سورہ بنی اسرائیل سورہ نمبر 70 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جے دیالو تیمج مہان دیا کرنا تھی سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير پاک چھے تے ذات کے جے رات و رات پوتانا بندانے یعنی کہ محمد صلی اللہ علیہ وآلہ وسلم نے مسجد الحرام تھی مسجد اقصا طرف لے گیا جینی آس پاس نی زمین نے خود اموئے برکت والی بناوی چھے کہ جیتی امی تینے اماری نشانیوں ماں تھی کتلک دکھاڑی دئیے بے شک تے موٹو سامبلنار نی جو نار چھے وآتينا موسى الكتاب وجعلناه هدى لبني إسرائيل ألا تتخذوا من دوني وكيلا أني موسى نے امو ایک کتاب آپی ہتی یعنی کہ کتاب توریت آپی نے تینے بنی اسرائیل ماتے ہدایت بناوی ہتی رستانی دورونی دیکھارتی کتاب بناوی ने साथे ज एवो हुकम पण कर्यो हतो के मारा सिवाय कोईने पण काम ने पूरो करना तरीके बनावो नहीं ذريت من حملنا مع نوح انه كان عبدا شكورا आ बनी इसराइल ते लोकोनी औलाद हती के जेमने अमोए नूह नी साथे होड़ी मा सवार कराव्या हता بے شک نو خوب شکر ماننارو بندہ ہتا وقضینا الى بنی اسرائیل فی الکتاب لتفسدن فی الارض مرتین ولتعلن علوا کبیرا انے امو یہ ایج کتاب ما بنی اسرائیل نے خبر آتی ہتی કે તમે જમીન પર બે વખતે જરૂર ફસાદ કરશો અને વળી સાથે જ મોટી તોસડાયની સાથે વરતશો પછી જયારે બે વાયદાઓમાંથીના પહેલાનો સમય આવ્યો ત્યારે અમોએ તમારી વિરુદ્ધ અમારા મહાન લડવૈયાઓ લડનારાઓ મોકલી દીધા જેથી તેઓ શહેરના અંદરના ભાગમાં ફરી વળ્યા ને અમારી સજાનો વાયદો પૂરો થનાર હતો તે થઈને રહ્યો رددنا لكم الكرة عليهم وأمددناكم بأموال وبنين وجعلناكم أكثر نفيرا پچھی اموئے تمنے تیمنا اوپر پاچھی قدرت آپی حاوی تھیا تمہیں ودارے تمنے طاقت آپی انے مال و دولت انے اولاد تھکی تمہاری مدد کری અને હિસાબની નજરે પણ તમને ઘણા વધારી દીધા ઇન અહસનતુમ અહસનતુમ લિઅન્ફુસિકુમ વ ઇન અસઅતુમ ફલહા ફઇઝા જાઅ વઅદુલ આખિરતિ લિયસુ ઉજુહકુમ વ લિયદખુલુલ મસ્જિદ કમા દખલુહુ અવલ મરા અગર તમે કોઈ નેકી કરશો સારું કામ કરશો તો તમારા પોતાના જ લાભ માટે કરશો અને જો તમે બદી કરશો ગુના કરશો તો તે પણ તમારા પોતાના માટે જ કરશો યાની કે તેનો બદલો તમને દેવામાં આવશે પછી જ્યારે બીજા વાયદાનો સમય આવ્યો ત્યારે અમોએ બીજા લોકોને મોકલ્યા કે જેથી તમને સજા કરી તેઓ તમારા મોઢા બગાડી નાખે તથા મસ્જિદમાં એવી રીતે ઘૂસી જાય કે જેવી રીતે પહેલી વાર તેઓ તેમાં ઘૂસી ગયા હતા. ને પછી તેમનું જે જે વસ્તુઓ પર જોર ચાલે, તાકાત ચાલે, તેને ભાંગી તોડી પૂરેપૂરો નાશ કરી નાખે. عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا. પણ સંભવિત છે, પોસિબલ છે કે તમારો પાલનહાર તમારા પર દયા કરે, ને અગર તમે પછી પણ એ જ કર્યું, યાની કે એ જ રીતે નાફરમાની તરફ મોઢું કર્યું, તો અમે પણ એ જ કરશું. ને અમોએ ઇનકાર કરનારાઓ માટે, હકનો ઇનકાર કરનારાઓ માટે જહન્નમને કેદખાનું બનાવ્યું છે. બેશક આ કુરાન મજીદ તે રસ્તો દેખાડે છે કે જે સૌથી સીધો છે, ને તે મોમિનોને કે જેઓ નેકીઓ કરતા રહે છે, સારા અમાલ બચાવી લાવે છે, આ ખુશખબર સંભળાવે છે કે તેમના માટે ઘણો મોટો બદલો ને ઇનામ છે. ને આ કે જેઓ આખેરત ઉપર ઈમાન નથી રાખતા, મર્યા પછીની જિંદગી, કયામત ઉપર ઈમાન નથી રાખતા, તેમના માટે ચોક્કસ જ અમોએ દુઃખ દેતી સજા તૈયાર કરી છે. ને ઇન્સાન ખરાબ વસ્તુઓ માટે પણ એવી દુઆ માંગે છે જેવી કે સારી વસ્તુ માટે. ને ઇન્સાન ખૂબ જ ઉતાવળો છે. અને અમોએ રાત્રિ તથા દિવસને અમારી કુદરતની બે નિશાનીઓ બનાવી છે. પછી અમોએ રાત્રિની નિશાની ઝાંખી કરી નાખી, આછી કરી નાખી, ને અમોએ દિવસની નિશાની પ્રકાશિત કરી દીધી કે જેથી તેમાં તમે તમારા પાલનહારની મહેરબાનીની ચાહના કરો, તે દિવસમાં તમારી રોજીની ચાહના કરો, ને વળી એ માટે કે તમે વર્ષોની ગણતરી તથા હિસાબ સમજો, ને દરેક વસ્તુને અમોએ જોઈએ તેવી ખુલ્લી રીતે બયાન કરી દીધી છે. وكل إنسان ألزمناه طائره في عنقه ونخرج له يوم القيامة كتابا يلقاه منشورا. અને દરેક ઇન્સાનના અમાલનો અમોએ તેના ગળાનો હાર બનાવી છે, ને કયામતના દિવસે અમે તેના માટે એક લેખ કાઢીશું, અમાલ નામું કાઢીશું, જેને તે એકદમ ખુલ્લો કરી જોઈ શકશે. પછી અમે તેને હુકમ કરશું કે તારું લખાણ વાંચી લે, આજના દિવસે તારા પોતાનો હિસાબ લેવાને તું પોતે જ બસ છે, તું પોતે જ કાફી છે. મન ઇહ્તદા ફઇન્નમા યહ્તદી બિનફસિહ ومن ضل فإنما يضل عليها ولا تزر وازرة وزر أخرى وما كنا معذبين حتى نبعث رسولا جيني هداية ملوي تو تيني پوتانا ماتي هداية ملوي نيجي گمراه تيگيو تيني گمراهي تينا پوتانا ماتي چه يعني كي تينو گمراه تو تينو بھٹکو انو جي انجام آوشي نتیجو ملشي تي تيني پوتاني اج ماتي بھوگوو پلشي ني کوئی بوجو اونچکنار બીજા કોઈનો બોજો કે વજન ઊંચકશે નહીં ને જ્યાં સુધી અમે કોઈ રસૂલ મોકલતા નથી ત્યાં સુધી સજા આપતા નથી فَفَسَقُوا فِيهَا فَحَقَّ عَلَيْهَا الْقَوْلُ فَدَمَّرْنَاهَا تَدْمِيرًا અને જ્યારે અમે કોઈ વસ્તીનો નાશ કરવાનો મનસુબો કરીએ છીએ ઈરાદો ધરાવીએ છીએ ત્યારે તે વસ્તીના જાહો જલાલ ભોગવતા લોકોને ખૂબ જ બલંદીવાળા એશ આરામ ભોગવતા લોકોને અમારી તાબેદારી કરવાનો હુકમ કરીએ છીએ પણ તેઓ તે વસ્તીમાં અમારા હુકમો બાબતે નાફરમાની કરવા લાગે છે હુકમો ઉપર અમલ કરતા નથી એવી રીતે અમારો બોલ તેમની બાબતે સાચો સાબિત થઈ જાય છે જેથી અમે તેને પૂરોપૂરો નાશ કરી નાખીએ છીએ وكم أهلكنا من القرون من بعد نوح وكفى بربك بذنوب عباده خبيرا بصيرا અને નૂહની પછી અમોએ કઈ કેટલીય પેઢીઓનો નાશને નાબૂદ કરી નાખી ને તારો પાલનહાર પોતાના બંદાઓના ગુનાહો જાણવા અને જોવા માટે પૂરતો છે કાફી છે من كان يريد العاجلة عجلنا له فيها ما نشاء لمن نريد ثم جعلنا له جهنم يصلاها ملموما مدحورا જે કોઈ પળ ભરમાં નાશ થનારી દુનિયાનો ચાહનારો હોય છે તો તેમાંથી જેના માટે અમે જે ચાહીએ છીએ તે જલ્દીથી આપી દઈએ છીએ યાની કે કોઈ દુનિયા ચાહતો હોય તો તેને અમે આપી દઈએ છીએ પછી અમે તેના માટે જહન્નમ નક્કી કરીએ છીએ તે તેમાં તિરસ્કારાયેલો તરછોડાયેલો ને અલ્લાહની રહેમતથી ભાગી છૂટેલો થયેલો દાખલ થશે ومن أراد الآخرة وسعى لها سعيها وهو مؤمن فأولئك كان سعيهم مشكورا અને જે આખરતનો ચાહનારો થાય છે મર્યા પછીની જિંદગીને વધારે ચાહે છે અને તે મેળવવા માટે એવી કોશિશ કરે કે જેવી કોશિશ કરવાનો હક છે અધિકાર છે એવી હાલતમાં કે તે મોમિન પણ હોય તો તે લોકોની કોશિશનો જરૂર કબૂલ કરવામાં આવશે એ રસૂલ અમે દરેકની તારા પાલનહારની બક્ષિશો થકી મદદ કરતા રહીએ છીએ એમની પણ અને તેમની પણ મદદ કરીએ છીએ ને તારા પાલનહારની બક્ષિશ કોઈના ઉપર પણ બંધ નથી كيف فضلنا بعضهم على بعض وللآخرة أكبر درجات وأكبر تفضيلا. جو અમોએ કેવી રીતે કેટલાકોને કેટલાકો ઉપર બલંદી આપી છે, શ્રેષ્ઠતા આપી છે, અને સાથે જ મર્તબા, દરજ્જા, બલંદીની બાબતમાં આખરત વધુ ઉત્તમ છે. અલ્લાહ ની સાથે બીજો કોઈ માબૂદ ગણાવ નહીં તો ખરાબ રીતે બદનામ થઈને છોડી દીધેલી હાલતમાં બેસી રહીશ. إما يبلغن عندك الكبر أحدهما أو كلاهما فلا تقل لهما أف فلا تقل لهما أف ولا تنهرهما وقل لهما قولا كريما. અને તારા પાલનહારે એકદમ છેવટનો હુકમ આપી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઈની ઈબાદત કરો નહીં, ને માં બાપ સાથે નેકી કરતા રહો. અગર તેઓ બે માંથી એક અથવા બે તારી સામે ઝઈફીએ પહોંચી જાય, બુઢાપામાં પહોંચી જાય, અને કોઈ કારણે તારા ઉપર ગુસ્સે ભરાય તો તેમની સામે ઉપ પણ ન કર. એક નાનો એવો નારાજીનો શબ્દ પણ ન બોલ, તેમજ તેમને તરછોડ પણ નહીં, અને તેમની સાથે માયાળુ રીતે વાત કર. وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُلْ رَبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا. અને તેમની પાસે નરમાશનો બાજુ દયાની રીતે ઝુકાવ ને આ કહ્યા કર કે એ મારા પાલનહાર, આ બે ઉપર એવી જ મહેરબાની કર જેવી કે આ બેએ, આ બંનેએ મને નાનપણથી ઉછેરવામાં કરી હતી, મોટા કરવામાં કરી હતી. رَبُّكُمْ أَعْلَمُ بِمَا فِي نُفُوسِكُمْ إِن تَكُونُوا صَالِحِينَ فَإِنَّهُ كَانَ لِلْأَوَّابِينَ غَفُورًا. તમારો પાલનહાર તમારા દિલોમાં જે કંઈ છે તેનાથી સારી રીતે જાણકાર છે. અગર તમે સારા અમલ કરનારા રહેશો તો બેશક તે પણ પોતાની તરફ અવારનવાર રજૂ થનારાઓને ખૂબ જ માફ કરનાર છે. وآتِ ذا القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا. અને તું નજદીકના સગાવાલાઓને તેમનો હક આપી દે, તેમજ આધાર વગરનારાઓ, મિસ્કીનો ને મુસાફરોને પણ, અને ઉડાવ રીતે ખર્ચા ન કર, ઇસરાફ ન કર. ઇન્નલ મુબઝ્ઝિરીન કાનુ ઇખવાન શયાતીન વકાન શયતાન લિરબ્બિહી કફૂરા. બેશક ઇસરાફ કરનારા શૈતાનોના દોસ્તો છે, અને શૈતાન પોતાના પાલનહારનો હંમેશથી એહસાન ભૂલનારો છે, કુફ્ર કરનારો છે. અને અગર તું તારા પાલનહારની મહેરબાની મેળવવા માટે કે જેની તું આશા રાખે છે તેની વાટ જોતા તેમનાથી મોઢું ફેરવવું પડે, તો જ્યારે તું તેમની પાસે પાછો ફરે ત્યારે તેમને નરમ શબ્દોથી સમજાવી લે. ولا تجعل يدك مغلولة إلى عنقك ولا تبسطها كل البسط فتقعد ملوما محسورا. અને તું તારો હાથ ગરદન સાથે બાંધેલો ન રાખ, તેમજ એકદમ હાથ લંબાવ પણ નહીં, કે જેથી થપકાને લાયક અને ઓશિયાળો બની જાય, હાજતમંદ બની જાય, યાની કે ન કંજૂસ બન, ન લોભી બન, કે ન એકદમ બધું લૂંટાવી દે. બેશક તારો પાલનહાર જેના માટે ચાહે છે રોજી વિશાળ કરી દે છે, ને જેના માટે ચાહે છે તંગ કરી નાખે છે. બેશક તે પોતાના બંદાઓની હાલતથી, દરેક હાલતથી જાણકાર હોય જોનારો છે. ولا تقتلوا أولادكم خشية إملاق نحن نرزقهم وإياكم إن قتلهم كان خطأ كبيرا. અને ભૂખ મરાની બીકથી તમારી ઔલાદને મારી ન નાખો, કારણ કે તેમને પણ અમે જ રોજી આપીએ છીએ અને તમને પણ. બેશક તેમને મારી નાખવું એ ખૂબ જ મોટો ગુનો છે. અને બદકારી પાસે, ઝીના પાસે હરગિઝ ન જાઓ, બેશક તે બેશરમીનું કામ છે અને ખૂબ જ બુરો રસ્તો છે. ولا تقتلوا النفس التي حرم الله الا بالحق ومن قتل مظلوما فقد جعلنا لوليه سلطانا فلا يسرف في القتل انه كان منصورا. અને જે કોઈ જીવ કે જેનું મારી નાખવું અલ્લાહે હરામ કર્યું છે, તેને અન્યાયી રીતે મારી ન નાખો, બે ઇન્સાફીથી મારો નહીં, સિવાય કે ન્યાયી રીતે. અને જે કોઈ બેગુના હોવા છતાં માર્યો જશે, તો અમે તેના વારસને જરૂર તાકાત આપશું, હુકુમત આપશું, પણ તે ખૂનનો બદલો લેવામાં હદ બહાર જાય નહીં, કેમ કે બેશક તેને મદદ કરવામાં આવી છે. وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّى يَبْلُغَ أَشُدَّهُ وَأَوْفُوا بِالْعَهْدِ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولًا. અને યતીમના માલ પાસે સારા મકસદ સિવાય જાઓ નહીં, જેનો બાપ ન હોય તેના માલ પાસે ન જાઓ, સિવાય કે સારો મકસદ હોય, જ્યાં સુધી કે તે બાલી થઈ ન જાય. અને આપેલા વાયદા પૂરા કરો, બેશક દરેક વાયદાને વચન બાબતે સવાલ કરવામાં આવશે. وَأَوْفُوا الْكَيْلَ إِذَا كِلْتُمْ وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ ذَلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا. અને જ્યારે માપ કરો, બાલાન્સ કરો, ત્યારે માપ પૂરું આપો અને સાચા ત્રાજવા થકી જોખો, વજન કરો તો સાચા માપ તોલા સાથે, એ જ તમારા માટે સારું છે અને નતીજામાં આખરે પણ તે બહેતર છે. ولا تقف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كل أولئك كان عنه مسؤولا. અને જે વાતની તને જાણ ન હોય તેની પાછળ ન પડ. બેશક કાન તથા આંખ તથા દિલ એમાંથી દરેકને કયામતના દિવસે સવાલ કરવામાં આવશે. ولا تمشي في الأرض مرحا إنك لن تخرق الأرض ولن تبلغ الجبال طولا. અને જમીન ઉપર અકડીને ન ચાલ, છાતી ફુલાવીને ન ચાલ. બેશક તું ન તો જમીનને તારી અકળાઈથી, તારા ઘમંડથી ફાડી શકશે, અને ન ઊંચો વધીને પહાડોની ઊંચાઈ પહોંચી શકશે. યાની કે ગમે તેટલો ફૂલા પણ તારી હેસિયતથી બહાર તું જઈ શકીશ નહીં. આમાંથી દરેક વાતની બુરાઈ તારા પાલનહાર આગળ ના પસંદ છે. ذلك مما أوحى إليك ربك من الحكمة ولا تجعل مع الله إلها آخر فتلقى في جهنم ملوما مدحورا. أي رسول جه داپنني واتو تارا پالن هاري تاري طرف وحي تكي اتاري چه تيماتيني آواتو چه. અને તું અલ્લાહની સાથે બીજો માબૂદ બનાવી ન લે, નહીં તો એ માણસ ઠપકાને લાયક બનીને રહેમતથી દૂર થઈ જહન્નમમાં ફેંકી દેવામાં આવીશ. أَفَأَصْفَاكُمْ رَبُّكُمْ بِالْبَنِينَ وَاتَّخَذَ مِنَ الْمَلَائِكَةِ إِنَاثًا إِنَّكُمْ لَتَقُولُونَ قَوْلًا عَظِيمًا. એ મુશ્રિકો, એ અલ્લાહની જાત સાથે શરીક ગણાવના રહો, ત્યારે શું બેટાઓ આપવા માટે તમારા અલ્લાહે તમને જ પસંદ કરી કાઢ્યા છે? પોતાના માટે મલાઇકાઓમાંથી બેટીઓ લઈ લીધી છે? સાથે જ તમે આ ભારે બોલ બોલો છો. ولقد صرفنا في هذا القرآن ليذكروا وما يزيدهم إلا نفورا. અને ચોક્કસ જ અમોએ આ કુરાનમાં અવારનવાર દલીલો બયાન કરી છે કે જેથી તેઓ સમજે, પણ તે તો તેના ફરમાનોના તિરસ્કારમાં નફરતમાં સિરફ વધારો જ કરે છે. قل لو كان معه آلهة كما يقولون إذا لابتغوا إلى ذي العرش سبيلا. એ રસૂલ, તું કહે કે અગર તેમના કહેવા મુજબ તે અલ્લાહની સાથે બીજા પણ માબૂદો હોત તો એવી હાલતમાં તેઓ પણ અર્શના આસમાનના સાચા માલિક સુધી પહોંચી જવાનો રસ્તો જરૂર ગોતી લેત. સુબહાનહુ વ તઆલા અમ્મા યકુલૂન ઉલુવન કબીરા. જે કઈ આ લોકો કહે છે તેનાથી તેની જાત કેટલી વધારે પાક અને ખૂબ જ ઊંચી છે. تسبح له السماوات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح بحمده ولكن لا تفقهون تسبيحهم إنه كان حليما غفورا. ساتي آسمانو أني آخي عالم تمام دنياو તથા જે કઈ તેમાં છે તે બધું તેની પાકીઝગી બયાન કરે છે, તેની પાકીઝગીનું ગાયન ગાયા કરે છે. અને એક પણ વસ્તુ એવી નથી કે જે તેના વખાણની તસ્બી ફેરવતી ન હોય, પણ તમે તેની તસ્બીને તેની માળાને સમજતા નથી. બેશક અલ્લાહ મહાન સહનશીલ ને મહાન બક્ષિશ કરવા વાળો છે, માફ કરવા વાળો છે. وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَسْتُورًا. અને જ્યારે તું કુરાન પડે છે ત્યારે અમે તારી વચ્ચે અને તે લોકોની વચ્ચે કે જેઓ આખરત પર ઈમાન નથી લાવ્યા, કયામતને નથી માનતા, એક ગેબી પડદો કાયમ કરી દઈએ છીએ. وَجَعَلْنَا عَلَى قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَى أَدْبَارِهِمْ نُفُورًا. અને તેમના દિલો પર અમે પડદા ચડાવી દઈએ છીએ, કવર ચડાવી દઈએ છીએ કે જેથી તેઓ તેને સમજે નહીં, અને તેમના કાનોમાં અમે વજન નાખી દઈએ છીએ કે જેથી તેઓ તે સાંભળે નહીં. ને જ્યારે તું કુરાનમાં તારા એક જ પાલનહારને યાદ કરે છે ત્યારે તેઓ નફરત બતાવી પીઠ ફેરવી જાય છે. نَحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَى إِذْ يَقُولُ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَسْحُورًا. તે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ કુરાન પડતા કાન ધરી સાંભળે છે તો તે કેવા મકસદથી સાંભળે છે, તેમજ જ્યારે તેઓ એકબીજાની સાથે ખાનગીમાં સલાહ મશવરો કરે છે ત્યારે આ જુલમગારો કહે છે કે તમે તો એવા શખ્સને ફોલો કરી રહ્યા છો, એવા શખ્સ મુજબ કરી રહ્યા છો કે જેના પર જાદુ કરવામાં આવ્યું છે. હે રસૂલ, જો તો ખરો તેઓ તારા માટે કેવી કેવી સરખામણીઓ કરે છે, કેવા કેવા મુકાબલાઓ કરે છે, પણ તેઓ પંડે ખુદ જ ગુમરાહ થઈ ગયા છે, ભટકી ગયા છે, જેથી તેઓ હવે કોઈ રીતે રસ્તો મેળવી શકતા નથી. وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا. અને તેઓ કહે છે કે જ્યારે અમે હાડકા અને માટી બની જઈશું તો શું પછી પણ અમે સાચે જ નવેસરથી પેદા કરી ઉઠાડવામાં આવશું. قُلْ كُونُوا حِجَارَةً أَوْ حَدِيدًا أَوْ خَلْقًا مِمَّا يَكْبُرُ فِي صُدُورِكُمْ فَسَيَقُولُونَ مَنْ يُعِيدُنَا قُلِ الَّذِي فَطَرَكُمْ أَوَّلَ مَرَّةٍ فَسَيُنْغِضُونَ إِلَيْكَ رُؤُوسَهُمْ وَيَقُولُونَ مَتَى هُوَ قُلْ عَسَى أَنْ يَكُونَ قَرِيبًا. اے رسول تو کہے કે તમે પથ્થર બની જાઓ અથવા લોખંડ અથવા કોઈ બીજી પેદા થયેલી વસ્તુ કે જે તમારા મનથી સખતમાં સખત હોય, કડકથી કડક હોય, તો પણ તમે પાછા જીવતા થશો જ. છતાં તેઓ એ જ કહેશે કે તે પછી અમને પાછા કોણ પાછા જીવતા કરી શકશે. તું કહે કે એ જ અલ્લાહ કે જેણે તમને પહેલી વખતે પેદા કર્યા હતા તે જ પછી પણ જીવતા કરશે. આ સાંભળી તેઓ તારી તરફ જોઈ પોતાના ડોકા હલાવશે ને કહેશે કે બતાવો એ થશે ક્યારે. તું કહે કે કદાચ ને તે પાછા જીવતા થવાનો દિવસ યાની કે કયામત પાસે પણ આવી પહોંચ્યો હોય. يوم يدعوكم فتستجيبون بحمده وتظنون إن لبثتم إلا قليلا. જે દિવસે અલ્લાહ તમને બોલાવશે ત્યારે તમે તેના ગુણગાન ગાતા વખાણ ગાતા તેના હુકમ માનશો અને એવું ધારશો એવું માનશો કે તમે ઘણો જ ઓછો વખત દુનિયામાં રોકાણા હતા. તમારી દુનિયાવી જિંદગી ખૂબ જ ઓછી હતી એવું લાગશે. وَقُلْ لِعِبَادِي يَقُولُوا الَّتِي هِيَ أَحْسَنُ إِنَّ الشَّيْطَانَ يَنْزَغُ بَيْنَهُمْ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلْإِنْسَانِ عَدُوًّا مُبِينًا. ને એ રસૂલ મારા બંદાઓને કહે કે તેઓ એવી વાત કહ્યા કરે કે જે ઉત્તમ હોય આસન હોય. બેશક શૈતાન તેમની વચ્ચે ફાંટા નાખે છે ઝઘડા પેદા કરે છે. બેશક શૈતાન માણસોનો ખુલ્લો દુશ્મન છે. رَبُّكُمْ أَعْلَمُ بِكُمْ إِنْ يَشَأْ يَرْحَمْكُمْ أَوْ إِنْ يَشَأْ يُعَذِّبْكُمْ وَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ وَكِيلًا. તમારો પાલનહાર તમારાથી સારી રીતે જાણકાર છે. અગર તે ચાહશે તો તમારા પર મહેરબાની કરશે અથવા જો ચાહશે તો તમને સજા આપશે. ને એ રસૂલ અમોએ તને તેમનો નિગહબાન તેમનો રખેવાળી કરનાર બનાવીને મોકલ્યો નથી. ولقد فضلنا بعض النبيين على بعض وآتينا داود زبورا. અને આસમાન તથા જમીનમાં જે કઈ છે તેનાથી તારો પાલનહાર સારી રીતે વાકેફ છે જાણકાર છે. અને સાચે જ અમોએ કેટલાક નબીઓને કેટલાકો ઉપર બુલંદી આપી છે ને અમોએ દાઉદ ને ઝબૂર અતા કરી હતી. તું કહે કે અલ્લાહ સિવાય તમને જેનો ઘમંડ છે જેનો પાવર છે તેમને તમે પુકારી જુઓ પછી તેઓ તમારી મુસીબત ટાળવાની ન કુદરત કે તાકત રાખશે અને ન તેને સુખમાં બદલી નાખવાની. ઉલાઇકા અલ્લઝીના યદઉના યબતગુના ઇલા રબ્બિહિમ અલવસીલા અયુહુમ અકરબ વયરજુના રહમતહુ વયખાફુના અઝાબહ તેઓ જેમને પુકારે છે તેઓ પણ ખુદ જ અલ્લાહના નજદીકના બંદા હોવા છતાં પોતાના પાલનહાર સુધી પહોંચવા માટે વસીલો સાધન બનાવવા તેઓમાંથી અલ્લાહની સાથે કોણ વધુ નજદીક સંબંધ રાખે છે તેને ગોતે છે તે તરફ જાય છે અને તેની મહેરબાનીના ઉમેદવાર છે અને તેની સજાથી બીતા રહે છે. બેશક તારા પાલનહારની સજા ડરવા જેવી વસ્તુ છે. જે વસીલો ગોતે છે યાની કે તેનાથી મુરાદ પૈગંબરો મલાઈકાઓ તેમજ બીજા બલંદ માણસો. જે વધુ નજદીકના બંદાથી મુરાદ છે તે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનું વસીલો ગોતશે અલ્લાહની નજદીકી હાસિલ કરવા માટે. અઉ મુઅઝ્ઝિબુહા અઝાબન શદીદા. كان ذلك في الكتاب مسطورا. અને એક પણ વસ્તી એવી નથી કે જેનો અમે કયામતના દિવસ પહેલા નાબૂદ કરી નહીં નાખીએ અથવા તેને સખત સજા નહીં આપીએ. આ તે કિતાબમાં લખાઈ ચૂક્યું છે, લોહે મહેફૂઝમાં લખાઈ ચૂક્યું છે. وآتينا ثمود الناقة مبصرة فظلموا بها وما نرسل بالآيات إلا تخويفا. અને અમને અમારા મોજીઝા મોકલતા બીજા કોઈ કાને રોક્યા ન હતા સિવાય કે આગલાઓએ તે જૂઠલાવ્યા હતા, તેને ખોટા પાડ્યા હતા અને અમોએ સમુદ્રની કોમને ખુલ્લી નિશાની તરીકે ઊંટણી આપી હતી, પણ તેમને તેના ઉપર જુલમ કર્યો. અને અમે એવા મોજીઝા સિરપ ડરાવવા માટે જ મોકલ્યા કરીએ છીએ. وما جعلنا الرؤيا التي أريناك إلا فتنة للناس والشجرة الملعونة في القرآن ونخوفهم فما يزيدهم إلا طغيانا كبيرا. يا رسول تي وقتني يذكر જયારે અમોએ તને કહ્યું હતું કે બેશક તારા પાલનહારે તે મક્કાના લોકોને ઘેરી રાખ્યા છે જેથી તેઓ તારું કાંઈ બગાડી શકશે નહીં, અને તે સપનું કે જે અમોએ તને દેખાડ્યું હતું તે સિરફ બધા લોકોના વિશ્વાસની પરીક્ષા માટે ગણાવ્યું હતું, નક્કી કર્યું હતું. ને એવી રીતે કુરાનમાં બયાન કરેલું તે નફરત થયેલું ઝાડ કાંટાળો થોર પણ, અને અમે જુદી જુદી રીતે તેમને બિવરાવીએ છીએ, પણ તે તેમની શિવચોરીમાં તેમની શૈતાનિયતમાં માથા ભારેપણામાં વધારો જ કરે છે. اسجدوا لآدم فسجدوا إلا إبليس قال أأسجد لمن خلقت طينا. ને તે સમયને યાદ કર જ્યારે અમોએ મલાઈકાઓને કહ્યું કે તમે આદમને સજદો કરો, જેથી ઇબ્લીસના સિવાય બધાએ સજદો કર્યો. તેણે કહ્યું, અભિમાનથી કહ્યું કે શું હું તેને સજદો કરું કે જેને તે માટીમાંથી પેદા કર્યો છે. قَالَ أَرَأَيْتَكَ هَذَا الَّذِي كَرَّمْتَ عَلَيَّ لَئِنْ أَخَّرْتَنِي إِلَى يَوْمِ الْقِيَامَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُ إِلَّا قَلِيلًا. તેણે આ પણ કહ્યું હતું કે ભલા તું જોતો ખરો આ એ છે કે જેને તે મારા ઉપર બલંદી આપી છે, અગર તે મને કયામત સુધીનો મોકો ને મોહલત આપ્યો તો ચોક્કસ જ હું તેની ઔલાદના બહુ થોડા સિવાય બધાઓને મૂળ ઉખાડી નાખીશ, એમની અસલ ફેરવી નાખીશ. قال اذهب فمن تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا. કહ્યું, જા દૂર થા, તેઓમાંથી જે કોઈ તારી તાબેદારી કરશે તારું કહ્યું માનશે તો બેશક પછી તમો બધાનો બદલો જહન્નમ હશે, અને સાથે જ તે પૂરેપૂરો બદલો હશે. واستفزز من استطعت منهم بصوتك واجلب عليهم بخيلك ورجلك وشاركهم في الأموال والأولاد وعدهم وما يعدهم الشيطان إلا غرورا. અને તેઓમાંથી જેમને તું બહેકાવી શકતો હોય ભટકાવી શકતો હોય તેમને તારા અવાજ થકી બહેકાવી લે અને તેમના મુકાબલા માટે તારા સવારાઓ કે પ્યાદાઓ કે તારા સાથીદારો સાથે તેમના ઉપર ચડાઈ કર તેમની સાથે લડ અને તેમના માલ તથા ઔલાદમાં ભેળાઈ જા અથવા ખરાબ ઉપયોગ કરાવ અને તેમનાથી ફાયદા કર તેમને વચન આપ જો કે શૈતાન તેમનાથી કોઈ વાયદો કે વચન કરશે નહીં પણ સિર્ફ ધોકો જ આપશે દગો જ કરશે. બેશક જેઓ મારા બંદા છે યાનિ કે જેઓ મારા ખાસ બંદા છે તેમના પર તો તારો કાંઈ જ કાબુ ચાલશે નહીં અને તારો પાલનહાર તેમને સંભાળવા માટે તેમની હિફાજત કરવા માટે પૂરતો છે. ربكم الذي يلجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان بكم رحيما. أي لوكو તમારો પાલનહાર એ જ છે કે જે તમારા માટે સમુદ્રોમાં દરિયામાં વહાણ ચલાવે છે કે જેથી તમે તેની રોજીના ચાહનારા બનો તેની મહેરબાનીના ઈચ્છનારા થાવ બેશક તે તમારા ઉપર મહાન દયાળુ છે. وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَن تَدْعُونَ إِلَّا إِيَّاهُ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ وَكَانَ الْإِنسَانُ كَفُورًا. અને જ્યારે તમારા ઉપર દરિયામાં કોઈ આફત આવી પડે છે ત્યારે તેના સિવાય જે બીજાઓને તમે પુકારો છો આવાજ દો છો તે બધા ગુમ થઈ જાય છે ખોવાઈ જાય છે. પછી જ્યારે તે તમને છુટકારો આપી અલ્લાહ તમને છુટકારો આપી જમીન પર પહોંચાડી દે છે ત્યારે તમે મોઢું ફેરવી લો છો ને માણસ છે જ એહસાન ભૂલનારો એહસાન ફરામોશ. أفأمنتم أن يخسف بكم جانب البر أو يرسل عليكم حاصبا ثم لا تجدوا لكم وكيلا. શું તમે તે વાતથી બેખોફ થઈ ગયા છો બીક વગરના બની ગયા છો કે સૂકાના એક ભાગને યાનિ કે જમીન કે ખુશ્કીના એક ભાગને તમારા ઉપર તમારી સાથે ધસાવી નહીં દે તમારા ઉપર પાડી નહીં દે યા તો તમારા પર પથ્થરો વરસાવનારું વાવાઝોડું નહીં મોકલે તે વખતે તમે કોઈને પણ તમારો વાલી જોશો નહીં તમારો મદદગાર જોશો નહીં. فيرسل عليكم قاصفا من الريح فيغرقكم بما كفرتم ثم لا تجدوا لكم علينا به تبيعا. અથવા તમે તેવાથી પણ બેખોફ બની ગયા છો કે એક વધુ વખત તમને પાછા તે દરિયામાં નહીં લઈ જાય પછી તે તમારા પર હવાનું તોફાન નહીં મોકલે પછી જે નેમતોની તમે નાશુકરી કરી ચૂક્યા છો તેના બદલે તમને ડૂબાડી નહીં દે પછી તમે તેની બાબતમાં અમારી વિરુદ્ધ કોઈને મદદગાર મેળવશો નહીં. ولقد كرمنا بني آدم وحملناهم في البر والبحر ورزقناهم من الطيبات وفضلناهم على كثير ممن خلقنا تفضيلا. અને સાથે જ અમોએ આદમની ઔલાદને ઇજ્જત આબરૂ આપી છે ને ખુશકી તથા તરીમાં સૂકા તથા ભીનામાં તેમને વહાણ તથા જાનવરો થકી સવાર લઈ જઈએ છીએ અને સારી વસ્તુઓથી તેમને રોજી આપીએ છીએ અને અમારી પેદા કરેલી ઘણી મખલૂક ઘણાય જાનવરો પર તેમને ઘણી બલંદી ને શ્રેષ્ઠતા આપી છે. યૌમ નદઉ કુલ્લ ઉનાસ બિઇમાનિહિમ ફમન ઉતિય કિતાબહુ બિયમીનિહિ ફઉલાઇક યકરઉન કિતાબહુમ વલા યઝલમૂન ફતીલા. જે દિવસે અમે દરેક ટોળાને દરેક કોમને તેના ઇમામ સાથે બોલાવશું, તેના નેતા સાથે બોલાવશું, પછી જે શખ્સને તેનું આમાલ નામું જમણા હાથમાં આપવામાં આવશે, બસ તેવાઓ તો પોતાના આમાલ નામાને ખુશીથી વાંચશે અને તેમને એક સૂતરના તાતણા બરાબર પણ જુલમ કરવામાં આવશે નહીં. ومن كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا. અને જે કોઈ આ દુનિયામાં આંધળો રહ્યો, યાની કે આ દુનિયામાં આંખો છતાં આંધળો રહ્યો, તો તે આખેરતમાં પણ આંધળો અને સીધા રસ્તાથી ઘણે દૂર ભટકેલો રહેશે. ને એ રસૂલ નજદીક જ હતું, પાસે હતું કે તેઓ તને તેનાથી કે જે કઈ અમારી તરફથી વહી કરવામાં આવી હતી તેનાથી ખસેડી મૂકે કે જેથી તું તે વહીની વિરુદ્ધ અમારી સામે ભળતી જ વાત ખરી કાઢે બનાવી કાઢે. અને એવી હાલતમાં સાચે જ તેઓ તને પોતાનો દોષ બનાવી લેત. ને જો અમોએ તને મક્કમ રાખ્યો ન હોત, મજબૂત ડગ્યા વગરનો રાખ્યો ન હોત, તો નજદીક હતું કે તું પણ સાથે થોડે ઘણે ભાગે તેમના તરફ વળી જતી. અગર એમ થયું હોત તો ખરે જ અમે તને દુનિયાની જિંદગીનો બે ગણી સજા ચખાડી હોત અને મોત પછીનો પણ બે ગણો, અને તે વખતે તું અમારી વિરુદ્ધ કોઈને પણ તારો મદદગાર મેળવતે નહીં. ને આ પણ પાસે હતું કે તેઓ તને આ દેશમાંથી ડગમગાવી તેમાંથી તને જરૂર કાઢી મૂકે, અને એવી હાલતમાં તેઓ પણ તારી પછી ઘણો થોડો વખત રહી શકતે. આ એ જ રિવાજ છે, એ જ રસમ છે કે જે તારી પહેલા અમે રસૂલો મોકલ્યા હતા તેમની હતી, અને અમારા રિવાજમાં અમારી રીતભાતમાં તું કોઈ ફેરફાર નહીં જોવે. أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر، إن قرآن الفجر كان مشهودا. أي رسول سورجنا ڈھળવાથી માંડીને રાત્રિના અંધારા સુધીની નક્કી કરેલી નમાઝો પઢી લે અને સવારમાં કુરાનનું વાંચન કર. બેશક સવારના સમયમાં પડવામાં આવતા કુરાનના મલાઇકાઓ સાક્ષી રહે છે. ومن الليل فتهجد به نافلة لك عسى أن يبعثك ربك مقاما محمودا. ને એ રસૂલ રાત્રિના એક ભાગમાં તહજ્જુદની નમાઝ પઢ્યા કર, શબ નમાઝ પઢ્યા કર, આ ફરજ તારા માટે વધારાની છે. બની શકે છે કે તારો પાલનહાર તને મકામે મહમૂદ વખાણાયેલી જગ્યાએ પહોંચાડી દે. وقل رب أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعل لي من لدنك سلطانا نصيرا. ને આ અરસ કર્યા કર, વિનંતી કર્યા કર કે એ મારા પાલનહાર, મારો દાખલો હક સાથે કર અને મારું નીકળવું પર હક સાધ્ય થાય એમ કર, ને મારા માટે તારા તરફથી મદદ કરવાની શક્તિ આપ. وقل جاء الحق وزهق الباطل ان الباطل كان زهوقا. ને આ કહે કે હક આવી ચૂક્યું છે, સચ્ચાઈ આવી ચૂકી છે અને જૂઠ નાબૂદ થયું છે. બેશક જૂઠ નાબૂદ થનાર જ છે. وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين ولا يزيد الظالمين إلا خسارا. અને કુરાન માંથી અમે તે વસ્તુ ઉતારીએ છીએ કે જે મોમિનો માટે શફા ને રહેમત છે, દવા ને રહેમત છે, ને જુલમગારો માટે નુકસાની વધારી મૂકનાર સિવાય કઈ નથી. وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وإذا مسه الشر كان يئوسا. ને જયારે અમે માણસને કઈ નિયમત આપીએ છીએ ત્યારે તે મોઢું ફેરવી લેનારો બની જાય, બાજુએ ખસી જાય છે. ને જયારે તેના પર કોઈ મુસીબત આવી પડે છે, શક્તિ આવી પડે છે, ત્યારે માયુસ બની જાય છે, ના ઉમેદ ને નિરાશ બની જાય છે. ربكم اعلم بمن هو اهدى سبيلا. اے رسول تو کہے کہ દરેક માણસ પોતાના સ્વભાવ મુજબ વર્ત્યા કરે છે, પણ તમારો પાલનહાર તેનાથી સારી રીતે જાણકાર છે કે જે વધુ સાચા રસ્તે છે. ويسألونك عن الروح قل الروح من امر ربي وما اوتيتم من العلم الا قليلا. ને એ રસૂલ લોકો તને રૂહ બાબતે સવાલ કરે છે, જીવ બાબતે પૂછે છે. તું કહે કે રૂહ એ મારા પાલનહારના હુકમ માંથીનો એક હુકમ છે અને તમને એ બાબતે ઘણું જ થોડું ઇલમ આપવામાં આવ્યું છે. ને જો અમે ચાહીએ તો જે અમોએ તારી તરફ વહી કરી છે તેને ઊંચકી લઈ જઈએ, પછી તેને પાછું લઈ આવવા માટે અમારી વિરુદ્ધ કોઈને તારો કામને અંજામ દેનારો તરીકે નહીં મેળવી શકે. من ربك إن فضله كان عليك كبيرا. પણ આ સિરત તારા પાલનહાર તરફની મહેરબાની છે કે અલ્લાહ એમ નથી કરતો, યાની કે જે વહી કરી છે તે પાછું નથી ઊંચકી લઈ જતો. બેશક તેની મહેરબાની તારા ઉપર ઘણી જ મોટી છે. لا يأتون بمثله ولو كان بعضهم لبعض ظهيرا. اے رسول تو کہے کہ اگر تمام مانسو نے تمام جناتو اے وات ماتے بھیگا تھئی جائے کہ آ قرآن نا جیو بیچو بناوی لاوے تو پن تینا جیو ہرگیز لاوی شکشے نہیں કોઈ કાળે બનાવી શકશે નહીં. પછી ભલે ને તેઓ એકબીજાના મદદગાર થાય તો પણ. وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِي هَذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ فَأَبَى أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا. ને અમે સાચે જ આ કુરાનમાં બધા માણસોના સમજવા માટે દરેક જાતના દરેક રીતના દાખલા ને નિશાલો બયાન કરી છે, છતાં ઘણા માણસો નાશુકરી એહસાન ફરામોશી કર્યા વગર રહેતા નથી, ઇનકાર કરનારા જ રહે છે. ને તેઓ કહે છે કે અમે તારા પર હરગીજ વિશ્વાસ નહીં રાખીએ જ્યાં સુધી કે તું અમારા માટે જમીનમાંથી સૂકી જમીનમાંથી એક નદી વહેતી ન કર. أو تكون لك جنة من نخيل وعنب فتفجر الأنهار خلالها تفجيرا. અથવા ખાસ તારા માટે ખજૂરો તથા દ્રાક્ષનો એક બાગ ને બગીચો પેદા ન થાય, પછી તેની વચ્ચે જમીન ફાળીને તું નદીઓ ન વહાવી દે. أو تسقط السماء كما زعمت علينا كسفا أو تأتي بالله والملائكة قبيلا. અથવા જેવું કે તારું ધારું છે આસમાન ને કકડા કરી અમારા ઉપર તોડી ન પાડે, અથવા અલ્લાહ ને તથા તેના મલાઈકાઓને અમારી રૂબરૂ અમારી સામે લાવી ઉભા ન કરે, યાની કે રસૂલની સચ્ચાઈની સાક્ષી આપવા માટે મલાઈકાઓને તેઓની સામે લાવી ઉભા ન કરે. لك بيت من زخرف أو ترقى في السماء ولن نؤمن لرقيك حتى تنزل علينا كتابا نقرأه قل سبحان ربي هل كنت إلا بشرا رسولا. અથવા તો તારા માટે એક ખાસ સોનાનો મહેલ ન હોય, અથવા તું આસમાન પર ચડી ન જા, અને અમે તારા આસમાન પર ચડી જવા છતાંય હરગીજ ઈમાન નહીં લાવીએ જ્યાં સુધી કે અમારા પર એક એવી કિતાબ ઉતારે નહીં કે જેને અમે વાંચીએ, યાની કે આ બધું થવા સિવાય અમે ઈમાન લાવશું નહીં, તારા પર વિશ્વાસ મૂકશું નહીં. એ રસૂલ તું કહે કે મારો પાલનહાર એ વાતથી પાક છે, યાની કે અલ્લાહ પર કોઈનો હુકમ ચાલે એ વાતથી તે બહુ જ દૂર છે, ખૂબ જ પાક છે. શું હું સિર્ફ એક પૈગામ લાવનાર ઇન્સાન સિવાય કઈ છું? وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَى إِلَّا أَن قَالُوا أَبَعَثَ اللَّهُ بَشَرًا رَسُولًا. અને લોકોને જ્યારે તેમની પાસે હિદાયત આવી ચૂકી, સાચા રસ્તાની દોરવણી આવી ચૂકી, છતાં ઈમાન લાવતા કોઈ વસ્તુ એ રોક્યા નથી, સિવાય કે તેમણે કહી દીધું કે શું અલ્લાહ એક માણસને અમારા રસૂલ તરીકે મોકલ્યો છે. તું કહે કે જો અગર આ જમીન પર મલાઇકાઓ વસતા હોય, રહેતા હોય, શાંતિથી ચાલતા ફરતા હોય, તો જરૂર અમે આસમાન પરથી એક મલાઇકાને જ રસૂલ બનાવી મોકલજે. પણ એવું નથી, એટલા માટે મલાઇકાને રસૂલ બનાવી મોકલ્યા નથી. તું કહે કે મારી અને તમારી વચ્ચે સાક્ષી આપવા માટે અલ્લાહ કાફી છે, અલ્લાહ જ બસ છે. બેશક તે પોતાના બંદાઓની હાલતથી જાણકાર ને જોનાર છે. ونحشرهم يوم القيامة على وجوههم عميا وبكما وصما مأواهم جهنم كلما خبت زدناهم سعيرا. અને જેને અલ્લાહ હિદાયત આપે છે એ જ હિદાયત પામેલો છે, એ જ સાચો રસ્તો મેળવેલો છે. અને જેમનાથી હિદાયતની ઉત્તેજના, હિદાયતની ઇન્સ્પિરેશન ખૂંચવી લે છે, જૂંટવી લે છે, તો પછી તેમના માટે તેના સિવાય તો બીજા કોઈને તેનો મદદગાર જોશે નહીં. ને કયામતના દિવસે અમે તેમને એવી હાલતમાં ઊંધા મોઢે ભેગા કરશું કે તેઓ આંધળા, બહેરા, મૂંગા, ગુંગા હશે. તેમનું ઠેકાણું જહન્નમ હશે. તેની આગ જ્યારે જ્યારે સહેજ પણ બુઝાવા લાગશે ત્યારે અમે તેમના પર તે આગ વધુ ભડકાવી દઈશું. આગને વધુ ને વધુ તેજ કરતા જશું. ذلك جزاؤهم بأنهم كفروا بآياتنا وقالوا أإذا كنا عظاما ورفاتا أإنا لمبعوثون خلقا جديدا. તેમની આ સજા આ કારણે હશે કે તેઓ અમારી આયતોનો ઇનકાર કરતા હતા, અમારી નિશાનીઓને ઝૂઠાવતા હતા ને કહેતા હતા કે જ્યારે અમે હાડકાને માટી બની જઈશું તો પણ શું અમે નવેસરથી પેદા કરી ઉઠાડવામાં આવશું. અવલમ યરૌ અન્ન અલ્લાહ અલ્લઝી ખલક અસ-સમાવાતિ વલ અર્ધ કાદિરુન અલા અન યખલુક મિસ્લહુમ વજઅલ લહુમ અજલન લા રૈબ ફી શું તેઓ આ નથી સમજ્યા કે બેશક અલ્લાહ કે જેણે આસમાનો તથા જમીન પેદા કર્યા છે તે વાત ઉપર પણ ચોક્કસ જ કાબુ રાખે છે, કંટ્રોલ ધરાવે છે કે તે લોકોના જેવા જ બીજા પણ પેદા કરી દે. અને તેણે તેમના માટે એક મુદ્દત નક્કી કરી દીધી છે જેમાં કોઈ રીતની શંકા નથી, છતાંય આ ઝાલિમો ઇનકાર કર્યા વગર રહેતા નથી. وَكَانَ الْإِنسَانُ قَتُورًا. તું કહે કે અગર તમે મારા પાલનહારની મહેરબાનીના ખજાનાનો પણ અધિકાર રાખતા હોત, અલ્લાહ નહીં ખજાનો છે તેના પણ પર તમારો હક હોત, તો તે હાલતમાં પણ તમે ખર્ચાઈ જવાના ડરથી, બધું ખતમ થઈ જવાના બીકથી તમે કંજુસાઈ કરતે, તમે લોભી બનતે. અને માણસ છે જ કંજુસ. ولقد آتينا موسى تسع آيات بينات فاسأل بني إسرائيل إذ جاءهم فقال له فرعون إني لأظنك يا موسى مسحورا. أني ساتيج أموي موسى مي نو ખુલ્લી નિશાનીઓ આપી હતી. માટે બની ઇસરાયેલને પૂછી જો કે જ્યારે તે તેમની પાસે આવ્યા ત્યારે ફિરઔને તેને કહ્યું કે એ મૂસા, સાચે જ હું ધારું છું કે તારા પર કોઈએ જાદુ કરી દીધો છે, મારો એવો ખ્યાલ છે. قال لقد علمت ما أنزل هؤلاء إلا رب السماوات والأرض بصائر وإني لأظنك يا فرعون مسحورا. તેને કહ્યું કે ફિરઔન, આટલું તો તું પણ સમજી ગયો છે કે આ ચમત્કારો આ મોજીજાઓ કોઈ બીજાએ ઉતાર્યા નથી, પણ આસમાનો તથા જમીનના પાલનહારે સાફ દલીલો તરીકે ઉતાર્યા છે. ને એ ફિરઔન, મને ચોક્કસ લાગે છે કે તારો વિનાશકાળ તારી નાબૂદી પાસે આવી પહોંચી છે. આથી ફિરઔને મૂસાને તે દેશમાંથી હેરાન કરી કાઢી મૂકવાનો ઈરાદો કર્યો, ફેસલો કર્યો, જેથી અમોએ તેને તથા તેની સાથે જેઓ હતા તે બધાઓને ડુબાડી દીધા. ને તે પછી બની ઇસરાયેલને અમોએ કહ્યું, એ કોમને અમોએ કહ્યું કે તમે આ જમીનમાં વસો રહો, પછી જયારે બીજો વાયદો આવ્યો ત્યારે અમે તમો બધાને ભેગા કરી લીધા. અમોએ કુરાનને સચ્ચાઈની સાથે ઉતાર્યું છે ને વળી તે સચ્ચાઈની સાથે ઉતર્યું છે, ને અમોએ તને માત્ર સિર્ફ ખુશખબર આપનાર ને બિવરાવનાર તરીકે બનાવી મોકલ્યો છે, અમારો રસૂલ બનાવી મોકલ્યો છે. અને કુરાન અમે કટકે કટકે ઉતાર્યું છે, થોડું થોડું કરીને ઉતાર્યું છે કે જેથી તું લોકોને રહી રહીને પડી સંભળાવે, અને અમોએ તેને જોઈએ તેવી રીતે ઉતાર્યું છે, યાની કે જેમ જેમ બનાવ બનતા ગયા તેમ તેમ એક પછી એક ઉતાર્યું છે. قل آمنوا به أو لا تؤمنوا إن الذين أوتوا العلم من قبله إذا يتلى عليهم يخرون للأذقان سجدا ويقولون سبحان ربنا إن كان وعد ربنا لمفعولا. أي رسول તું કહે કે તમે તેમના પર ઈમાન લાવો કે ન લાવો, તો પણ બેશક તે લોકો કે જેમને આ પહેલા ઇલમ આપવામાં આવ્યું છે તેમની સામે જ્યારે તે પડવામાં આવે છે ત્યારે તેઓ જલ્દી ઊંધા મોઢે સજદામાં પડી જાય છે ને કહે છે કે અમારો પાલનહાર પાપ છે, અમારો પાળવા વાળો દરેક એબ થી પાપ છે, સાથે જ અમારા પાલનહાર નો વાયદો ને વચન પૂરો થઈને જ રહેનાર છે. અને તેઓ દાઢી પર હડકી પર પડી રડતા રહે છે, રોતા રહે છે, અને કુરાન નું સાંભળવું તેમની નરમાશ ને ઓર વધુ વધારી મૂકે છે. એ રસૂલ, તું કહે કે અલ્લાહ કહીને પોકારો યા રહેમાન કરીને પોકારો, જે નામથી પણ પોકારો બધા સારા સારા નામ તેના જ છે, ને તું તારી નમાઝમાં કુરાન ન ઘણા ઊંચા સાદે પર અને ન તેને છેક ધીમેથી પર, બલકે તે બે વચ્ચેનો મધ્યમ રસ્તો ઇખ્તિયાર કર. وقل الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. અને કહે કે બધા ગુણગાન ને તારીફ ને વખાણ અલ્લાહ ને માટે શોભા દેતા છે, બધા વખાણ અલ્લાહ ને શોભા દે છે, જેને ન કોઈ બેટો બનાવી લીધો છે અને ન તો પૂરી બાદશાહતમાં સલ્તનતમાં તેનો કોઈ ભાગીદાર છે, અને ન તે લાચાર છે કે જેથી તેનો કોઈ તરફદાર હોય, તેનો કોઈ મદદગાર હોય, અને તું તેની મોટી મોટાઈ ને તેની બલંદ અઝમત ને વધારતો રહે.